ಶರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸ್ಯರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರುಮುಖಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಮುಖಂ ಕರೋತಿ ವಾಚಾಲಂ ಪಂಗುಂ ಲಂಘಯತೆ ಗಿರಿ ಯತ್ಕೃಪಾತಮಹಂ ವಂದೇ ಪರಮಾನಂದಮಾಧವ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ ಓಂ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ ಪೂಜ್ಯಪಾದ ಪುರಾಣಿ ಸ್ವಾಮೀಜಿ, ಸರ್ವೇ ಪೂಜನೀಯ ಸಂತೋ, ಸತ್ಸಂಗಿ ಬಂಧು, ಗೈಸಾಲ್ ಜ್ಞಾನ ಸತ್ರಮಾ ಆಪಣೆ ಭಜ ಗೋವಿಂದಂ ಸ್ತೋತ್ರನೀ ಶುರುವಾತ್ ಕರೆಯಲಿ. ಎ ಪ್ರವಚನ್ ಮಾಳ ದರ್ ಶುಕ್ರವಾರ ಯುವಕ ಸಭಾಮಾ ಚಾಲ್ತಾ ಚಾಲ್ತಾ 70ಮ ಶ್ಲೋಕೆ ಆಜೆ ಪಹೊಂಚಿ ಛೆ. 70ಮ ಶ್ಲೋಕ ಉಪರ ಆಜೆ ಆಪಣೆ ಥೋಡು ಸಾಂಭಳವಾನು ಛೆ. ಆಗಲಾ 14, 15 એ 3 શ્લોકમાં શંકરાચાર્યજી કહેલું કે જીવન મનુષ્યનું છે એ અતિશય ચપળ છે, ક્યારે નાશ પામી જાય એનો કોઈ ભરોસો નથી, અને માથે પુનરપી જનનમ પુનરપી મરણમ, જન્મ મરણનું બહુ જ મોટું દુઃખ એ ઊભું છે. માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, હે મૂઢ તું ભગવાનનું ભજન કરી લે. ભગવાનનું ભજનમાં શું કરવું એ વિશે આ 17મા શ્લોકમાં શંકરાચાર્યજી સમજાવે છે કે ગેયમ ગીતા નામ સહસ્રમ, ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્રમ, નેયમ સજ્જન સંગે ચિત્તમ, દેયમ દીન જનાયશ્ચ વિત્તમ. 5 બાબત આમાં ગણાવી છે. પહેલી બાબત ગેયમ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કરો. કોઈ જ મનન ચિંતન કરવાની વાત, ઊંડા અભ્યાસ ગીતાના કરવાની વાત શંકરાચાર્યજે નથી કરી. ખાલી ગાન કરો. ભગવદ્ ગીતાનું ગાન, એનો અર્થ વિશાળ કરતા એવું કહેવાય કે ભાગવતનું ગાન હોય, રામચરિત માનસનું ગાન હોય, ભક્ત ચિંતામણીનું ગાન હોય, હરિસ્મૃતિનું ગાન હોય, સુરદાસ મીરાબાઈ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આદિના કીર્તનો હોય, એના ઊંડા રહસ્યો સમજાય કે ન સમજાય, પણ ગાન કરો, ભાવથી ગાન કરો. એ કેવળ જ્ઞાનથી શું થાય એ આગળ કહેવાય ગયું છે. તો ભગવદ્ ગીતાનું ગાન કરો એમ કહ્યું. બીજું કહ્યું નામ સહસ્રમ, એટલે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરો, ગાન કરો. એ વિષ્ણુ સહસ્ર નામનો થોડો મહિમા આગલા પ્રવચનમાં આપણે સાંભળ્યો. એમાં પહેલા જે 10-9 નામ છે, વિશ્વમ વિષ્ણુર વષટકારો, ભૂત ભવ્ય ભવત પ્રભુ, ભૂતકૃત ભૂતભૃત ભાવો, ભૂતાત્મા ભૂત ભાવન, આ 9 નામ, એના વિશે આપણે થોડું વિવરણ સાંભળ્યું. હજાર નામ છે, બધાનું વિવરણ કંઈ લેવું શક્ય નથી, પણ છતાં એક નામ 10મું એના વિશે થોડું કહ્યા વગર રહેવાતું નથી, એટલે આપણે આજે થોડું લઈશું. નામાવલીમાં તમે વાંચો તો એમાં ઓમ વિશ્વાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, આ સંસ્કૃતની ચતુર્થ વિભક્તિ વપરાયાથી આવું રૂપ બન્યા છે. મૂળ ભગવાનનું નામ વિશ્વમ, એને નમઃ એટલે નમસ્કાર લગાડો, એટલે નપુંસકલિંગ ગણો તો વિશ્વસ્મય લાગે, ઓમ વિશ્વસ્મય નમઃ. પુંલિંગ ગણો ઓમ વિશ્વાય નમઃ, પણ જે વિશ્વાય નમઃમાં રસ આવે છે એ વિશ્વસ્મયમાં નથી આવતું. મૂળ નામ વિષ્ણુ, વિષ્ણુને નમસ્કાર એમ કહેવાનું છે, એટલે ઓમ વિષ્ણવે નમઃ. આ થોડી નામાવલીના પાઠ કરનારાને જાણકારી માટે. તો 10મું નામ છે પુતાત્મા. પુતાત્મા એવા ભગવાનને નમસ્કાર એમ કહેવું છે, એટલે ઓમ પુતાત્માને નમઃ. ધ્યાનથી યાદ રાખો, પુતાત્માનો સીધો સાધો અર્થ થાય પૂત એટલે પવિત્ર, આત્મા એટલે આત્મા, તો અર્થ થયો પવિત્ર આત્મા. હવે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર મકરંદ દવે અને કાંતિલાલ કાલાણી એમણે વિવરણાત્મક એક દળદાર ગ્રંથ લખ્યો છે. એમાં મને વિચાર થયો કે એમણે પુતાત્મા ઉપર શું વિવરણ કર્યું છે, એટલે હું વાંચતો હતો. આપણે અગાઉ પણ કહ્યું છે કે આ વિષ્ણુ સહસ્ર નામ એ વિદ્વાનો પણ ગોથા ખાઈ જાય એવું ગહન છે. તો પુતાત્માનો અર્થ કર્યો પવિત્ર થયેલો આત્મા. અહીંથી જ ઊંધું મારી દીધું. પવિત્ર થયેલો આત્મા એમ કહો, એનો અર્થ એ કે ભગવાન પહેલા અપવિત્ર હતા અને પછી પવિત્ર થયા. નામમાં તો સીધો સરળ અર્થ છે પવિત્ર આત્મા, પણ અર્થ કર્યો પવિત્ર થયેલો આત્મા. પહેલા ભગવાન અપવિત્ર હતા અને પછી પવિત્ર થયા. એટલે દરેક શાસ્ત્રમાં આવી રીતે વિદ્વાનો આપણને ઊંધી રેવાડે ચડાવે છે. સારા વિદ્વાનો હોય, ભક્તિનિષ્ઠ, તો આપણને ભગવાનની નજીક લઈ. હજી આગળ પછી વિવરણ કરે છે, સાંભળજો. આમાં બધાને કાંઈ આ બધું સમજાય એવું નથી. તો એમણે વિવરણ કર્યું કે વિશ્વવ્યાપક જે પરમાત્મા તત્વ છે એને માયા જ્યારે આવરણ કરે છે ત્યારે એ વિશ્વવ્યાપક પરમાત્મા તત્વ જીવ સંજ્ઞાને પામી જાય છે, અને માયા પોતાના આણવ મળથી વિશ્વવ્યાપક પરમાત્મા તત્વને જે અખંડ પરમ તત્વ છે એને ખંડિત કરી નાખે છે અને જીવ સંજ્ઞાને પમાડે છે. હવે આવું વિવરણ થાય તમને કઈ, મેં કીધું ને તમને બધાને કઈ સમજાય એવું નથી, પણ આનો અર્થ એવો કે માયા બળવાન કે ભગવાન બળવાન, ભગવાનને માયા આવરણ કરે અને એને જીવ સંજ્ઞા પમાડી દે અને અખંડને ખંડિત કરી નાખે તો ભગવાન બળવાન કે માયા બળવાન થાય? ઠીક છે, કારણ કે અદ્વૈતવાદની અંદર પછી જે જે વિદ્વાનો થયા અને એમણે જે જે વિવરણો કર્યા એણે આવું બધું કર્યું છે. પછી એમણે આગળ વિવરણ કર્યું કે પરમ તત્વ જે સર્વવ્યાપક છે, વિશ્વવ્યાપક છે, એને માયાએ જ્યારે આવરણ કર્યું અને જીવ સંજ્ઞાને પામી ગયું ત્યારે એ માયાના ત્રણ ભાવથી ઘેરાઈ ગયું, મળ, વિક્ષેપ અને આવરણ. અને પછી એ જીવ આદિવ્યાધિ ઉપાધિમાં દુઃખી દુઃખી થઈ ગયો. પછી બધા એના છૂટવાના ઉપાયો લખ્યા. છેલ્લે એવું લખ્યું કે જ્યારે વિવેક અને વૈરાગ્ય પ્રગટ થાય ત્યારે એ જીવાત્મા એનું આવરણ માયાનું ટળતા પુતાત્મા થાય છે. આ જીવાત્મામાંથી પુતાત્મા થવાની યાત્રા છે. હવે ભાઈ વિચાર કરો કે આ વિષ્ણુ સહસ્ર છે કે જીવ સહસ્ર ચાલે છે. પુતાત્મા એ ભગવાન વિષ્ણુ માટે, નારાયણ માટે વપરાયેલું છે કે જીવ માટે વપરાયું છે? પુતાત્મા ભગવાનની સ્તુતિ થાય છે કે જીવની સ્તુતિ થાય છે? પણ આખું એ વાત એવી ઊંધી મારી વિવરણમાં કે ભગવાનને મેલ પીડ્યા અને જીવની સ્તુતિ ઉપાય. આમાં મેં સ્પષ્ટ રીતે બધું થોડું ફૂંફોડીને જોયું, ન મકરંદભાઈ દવે તો એમાં ચૂપ રહ્યા હોય એવું મારું માનવું થયું. કાંતિ કાલાણીએ પોતાનું જ્ઞાન ઠાલ્યું હોય એવું વધારે લાગ્યું છે. મકરંદભાઈ તો મૃદુ સ્વભાવના, તો પેલો માર ફાડ્યો લખે તો પછી હા બાપા તું એમ લખે. મકરંદભાઈ તો સહજાનંદ સ્વામીની નિષ્ઠાવાળા ભક્તિનિષ્ઠ હૃદય, એ આવું લખે નહીં. અને કાંતિલાલ કાલાણીનું શું જ્ઞાન છે એના પુસ્તકોમાંથી મેં જાણ્યું છે, એટલે એનું જ બધું છે. પણ આટલી કંઈ ટીકા કરીને આપણે ફાયદો નથી કાઢવાનો, પણ એક બે હેતુથી તમને આ સંભળાવ્યું કે પુતાત્મા એવું જે ભગવાનનું નામ એનું કેવું ઊંધું અર્થઘટન કર્યું. એ કહીને એટલું જ કહેવું છે તમને કે આ જણાય તો હવે તમને એનો સાચો રસ માણવાની કંઈક દિશા શું છે, કે ભાઈ પુતાત્મામાં ભીષ્મ દાદા શું કહેવા માંગે છે, વ્યાસજી શું કહેવા માંગે છે. પુતાત્મા સીધો સાધો સાચો અર્થ, પૂતઃ પવિત્ર, આત્મા યશ્ય, સ્વભાવો યશ્ય, સ્વરૂપ યશ્ય, સહ પુતાત્મા. સ્વરૂપથી, સ્વભાવથી સદા સદા સદા સદાને માટે જે પવિત્ર છે એવા પુતાત્મા પરમાત્માને નમસ્કાર છે. જેને પાપ સ્પર્શી શકતું નથી, કરોડો માઇલો દૂર જેનાથી પાપ રહે છે એવા પુતાત્માને નમસ્કાર ભીષ્મ દાદા કરે છે. વેદમાં શ્રુતિમાં તો બહુ સરસ કહ્યું કે ભગવાન કેવા પુતાત્મા છે કે અપહત પાપમાં. અપહત પાપમાંનો સાદો અર્થ કે ભગવાનને પાપ સ્પર્શી શકતું નથી. અરે ભલા, ગમે તેવું પાપ કર્મ હોય અને ભગવાન એનું આચરણ કરે તો પાપ કર્મ પુણ્ય કર્મ બની જાય એવા ભગવાન પુતાત્મા છે. ગોપીઓની સાથે ભગવાન વિહાર કરે. પરીક્ષિત મહારાજે શંકા કરી કે આવું એમણે ચીમ કર્યું, આવો અધર્મ કેમ કર્યો. સુખદેવજી મહારાજે કહ્યું કે બેટા બેટા, અગ્નિને ઉદય લાગે? તો કે ના બાપજી, ના લાગે. તો ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પાપ કર્મ સ્પર્શી શકતું નથી, કોઈ કર્મ સ્પર્શી શકતું નથી. એવા એ અમલ છે, પુતાત્મા છે. અને એ દેખાતું પાપ કર્મ એને સુખદેવજી જેવા પરમહંસ ગાન કરે, પાપ કર્મ પણ પુણ્ય કર્મ બની જાય, આપણા ભવબંધનને કાપી નાખે. શું અદભુત છે ભાગવતની અંદર કે આ રાસ પંચાધ્યાયનો જે પાઠ કરે એનો કામ બળી જાય છે. વિચાર કરો, પુતાત્મા એવા પરમાત્મા છે. કુબજાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ રોકાય. દેખાતું પાપ કર્મ એ પુણ્ય કર્મ બની જાય, કુબજાનો ઉદ્ધાર થઈ જાય અને પરમહંસો એનું ગાન કરે. કેવા એ પુતાત્મા છે, કેવા પવિત્ર છે. જાલંધર નામનો રાક્ષસ કોઈ રીતે મરે નહીં યુદ્ધમાં, દેવતાઓથી, બ્રહ્માથી, શિવથી. કારણ એની ધર્મપત્ની વૃંદા મહાપતિવ્રતા. યુદ્ધમાં જાય એટલે વૃંદા એના ગળામાં હાર પહેરાવે પુષ્પનો, અને વૃંદા કહે કે આ મારા પાતિવ્રત્ય ધર્મનું પ્રતીક છે, આ હાર કરમાય નહીં. કરમાય તો સમજવાનું મારું પતિવ્રતા પણ ભ્રષ્ટ થયું છે, તો જ તમે મરો, નહીતર મરો નહીં. આને મારી કોણ શકે? અને જાલંધર ત્રિલોકીમાં હાહાકાર મચાવે. દેવતાઓ અમુક એને ભાળે ત્યાં જ બધા ભાગી જાય ધોતિયા પકડીને. હવે આનાથી બચવું કેમ? આ ઘણાય ગ્રહસ્થો બબે જુડિયું બીડી ઠોકી જાય, કેટલાય દારૂના શીશા પી જાય, તો અડિયું કાઢતા હોય એના ઘરમાં પતિવ્રતા બેઠી હોય એટલે, નહીતર હાંજે ઢબી જાય. ઓજો ઘણાય જોજો, બહુ ઓલા બધા હાવ નાસ્તિક હોય, પણ ઘરમાં એના હોય ને દેવી, એના પુણ્ય ઉપર ઓલો ઠેકડા મારતો. એમાં વૃંદાના પતિવ્રત્ય ઉપર જાલંધર છે, ભયંકર ત્રાસ ઉપજાવે. અને પછી ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લીધું અને અહીંયા યુદ્ધ ચાલુ છે, અને વૃંદા પાસે ગયા. વૃંદાને થયું કે મારા પતિ આવ્યા, એમની સાથે રાત્રિ ભગવાન રોકાયા. વૃંદાનું પાતિવ્રત્ય ધર્મ ભ્રષ્ટ થયું અને પેલાનો ત્યાં હાર સુકાયો અને જાલંધર પૂરો થયો. હવે આ દેખાતું પાતિવ્રતા સ્ત્રી, એનું પાતિવ્રત્ય ભંગ કરવું એ કેવું ઘોર કૃત્ય કહેવાય. છતાંય એ પરમ પુણ્ય પવિત્ર કર્મ છે. આજે પણ એ તુલસી વિવાહને નામે આપણે એને ઉજવીએ છીએ. પાપ કર્મ પણ પુણ્ય કર્મ બની જાય એવા ભગવાન પુતાત્મા છે. ભલા ભગવાન કોઈને મારી નાખે, ઈ વૈકુંઠને પામે. વિચાર કરો, લે આપણે કોઈને મારી નાખીએ તો એની દુર્ગતિ ને આપણી દુર્ગતિ થાય. એ પેલો ભગત હોય તો છૂટી જાય, નહીં આપણી તો થાય જ. ત્યારે ભગવાન જેને મારે, ગમે તેવો પાપી, એટલે ઘણા રાક્ષસો થયા એનો ઉદ્ધાર કરવો હોય તો જ ભગવાન એને મારે, નહીતર એને છટકારી દે. એને હાથે મરે એને ધામ મળે. લે જુઓ તો ખરા. એટલું જ નહીં, મહાભારતના યુદ્ધમાં અર્જુન કે મહારાજા ભીષ્મ દાદા, ના મારા ગુરુ, ના બધા મારા ભાઈઓ અને સંબંધો, આ બધાને હું મારું તો મને બહુ પાપ લાગે. ભગવાન કહેલા અર્જુન, મારા સ્વરૂપને તું યથાર્થ જાણી લે અને મારો આશ્રય કર, અને હું તને જો આજ્ઞા આપું તો આટલા કૌરવો નહીં, આ પૂરા બ્રહ્માંડના જીવને તું મારી નાખે ને તોય તને રજ જેટલું પાપ ન લાગે, ઉલટાનું પુણ્ય થાય. એ ગીતામાં કહ્યું છે પાછું ભગવાન. આવા એ પુતાત્મા ભગવાન છે. સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અઘ નાશહી તબહી. ઓહો, ભગવાનની સામે પગલા માંડે ત્યાં કરોડો જન્મના જીવના પાપ બળીને ભસ્મ થઈ જાય એવા ભગવાન પવિત્ર છે. એની લીલાઓ, એના નામ સ્મરણ, એના દર્શન પાપ બાળી નાખે એવા ભગવાન પુતાત્મા છે. ભાગવતના ષષ્ઠમ સ્કંધમાં અજામિલે ભગવાન નારાયણનું નામ ઉચ્ચાર્યું. એ પ્રસંગમાં ત્યાં બહુ સરસ એક વાત છે, પણ લગભગ કથા કરવા ઓછું કહેતા હોય એવું જાણમાં આવે છે. ત્યાં પ્રાયશ્ચિતની ચર્ચા છે ષષ્ઠમ સ્કંધમાં. ત્યારે વ્યાસજી કહે છે કે અનેક પ્રકારના પ્રાયશ્ચિતો છે તપ ત્યાગના, પણ મોટામાં મોટું પ્રાયશ્ચિત કરનારું, જીવને શુદ્ધ કરનારું જો કોઈ હોય સાધન તો એ ભગવાનનું નામ સ્મરણ છે. એનાથી જેવો જીવ શુદ્ધ થાય છે એવા કોઈ વ્રત તપથી તીર્થથી થતો નથી. ભગવાનનું નામ આટલું પૂત છે, પવિત્ર છે, તો એ સ્વયંની શું વાત છે. આ એટલા માટે ચર્ચા થાય છે કે આપણે ભજન કરીએ છીએ પણ જ્યારે નામનો મહિમા પૂરો ન જાણીએ તો એ રસધાર વહેતી નથી. આ કોઈ સાહિત્યની કે ઇતિહાસ સંબંધી ગોષ્ઠી નથી, આ ભાવ સંબંધી ગોષ્ઠી છે કે જેને ભજીએ છીએ એ કેવા છે ને એનું નામ કેવું છે, એ કેવા પુતાત્મા છે, પવિત્ર કરે એવા છે. ઊંઝામાં એક હરિભક્તને ત્યાં બે જોડિયા બાળકો જન્મ્યા. નામ પાડ્યું, એકનું નામ ભગવાનભાઈ ને બીજાનું નામ ભક્તિભાઈ. બે છોકરાઓ જોડિયા, 9 વર્ષના થયા ત્યાં સમાધિ થાય. આ વાત ત્યારની છે કે જ્યારે અમદાવાદની ગાદી ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજ, પછી કેશવ પ્રસાદજી મહારાજ, પછી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ અને પછી વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા ત્યારની આ ઘટના છે, ઐતિહાસિક ઘટના. હવે 9 વર્ષના બે છોકરા એને સમાધિ થાય, સડસડાક ધૂન કરો અને સમાધિ થાય. જ્યારે કરાવી હોય, મેસેજ લાવવો હોય શ્રીજી મહારાજ પાસેથી, તો ભક્તો ભેળા થઈને ધૂન કરે ને પેલા સમાધિ થઈને પૂછે વરસાદ આવશે કે નહીં, વધારે ક્યાં પડશે, ઓછો ક્યાં પડશે, બધું કહી આપે. બધો મેસેજ લઈને પાછો આવે, સડસડા પ્રસાદ લાવે. આ વિશિષ્ટતા એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, હતી, આજે પણ હોય, પણ જાણમાં ન હોય. ભલા મને તમને જાણ નથી ને એટલે આ સંપ્રદાયનું બહુ ગૌરવ નથી. આપણે એવા પાક્યા છીએ એટલે ભગવાન બધી વસ્તુ ગુપ્ત બહુ રાખે છે. શ્રીજી મહારાજ તો પછી રામનવમીનો સમયો અહીંયા અમદાવાદમાં ભરાયો. તે હરિભક્તો આગ્રહ કરીને બે છોકરાઓને એના વાલીને બધાને લઈ આવ્યા. વાસુદેવ પ્રસાદજી મહારાજને વાત કરી કે આ બે છોકરાઓ છે એને સમાધિ થાય છે. શ્રીજી મહારાજ પાસે ડાયરેક્ટ મેસેજ સંદેશો લઈને આવે છે. શું વાત કરો છો? તો કા શૃંગાર આરતી ને બધું થઈ ગયું એટલે સભા મંડપ જે આજનો અમદાવાદનો છે એમાં મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજે ગાદી ઉપર બેઠા, સામે બધા સંતો હરિભક્તોની ઠઠ જાન, બે છોકરા સાવ ભોળુડા 9 વર્ષના એને સામે બેસાડ્યા. છોકરાઓને પૂછ્યું કે છોકરાઓ તમને આ સમાધિ થાય છે? તો કે અમને મહારાજની મૂર્તિનું સુખ આવે છે, અમે જઈએ મહારાજ પાસે. સાવ ભોળા, ભૂલી ભૂલી બાલામાં બોલે, ધૂન કરે તો અમને એવું થાય છે એમ. એટલે કરો ધૂન. હવે ધૂન કરી બે છોકરાઓને સમાધિ થઈ ગઈ. ગયા અક્ષરધામ. શ્રીજી મહારાજ કે બાળુડાઓ શું આવ્યા? તો કે મહારાજ આવી રીતે ત્યાં બધા ભેળા થયા છે અને આ વાત સાચી કે ખોટી સમાધિની એના માટે અમને પૂછ્યું, એટલે જોવા માટે આવું કર્યું છે. મહારાજ કે એમ સારું. શ્રીજી મહારાજે અક્ષરધામમાં તાજા વૃક્ષો ઉપરથી ઉતારેલા લવિંગ જે જાંજીબાર સિવાય ક્યાંય ન મળે, તાજા મરી મળી જાય, પણ તાજા લવિંગ સાવ મુલાયમ વૃક્ષો ઉપરથી ઉતાર્યા હોય એવા, એ ખોબો ભરી ભરીને બે છોકરાને આવ્યા અક્ષરધામમાં. આ તમને ગપુ લાગે છે ને? અને બે છોકરાઓ લઈને આવ્યા, અને જ્યાં મહારાજને હવે સામે બેઠા હતા, ખુલ્લે હાથ હતા, કશું નહોતું, ખોબો ભરી ભરીને લવિંગ આપ્યા. આચાર્ય મહારાજને હા પડી ગઈ, તમને પડતી નથી, પણ ભાઈ આ વાતની મને નાભી સુધી પ્રતીતિ છે કે આ થાય થાય ને થાય, જેને ન મનાય એને સહજાનંદ સ્વામીનો મહિમા નથી. એ લવિંગ લઈને આવ્યા મહારાજ, કેલા છોકરાઓ હા તો આ પર તમને પગે લાગવા જેવા છે. પણ મહારાજે બહુ સરસ વાત કરી, કે છોકરા તમે નાના, તમે હજી કઈ વ્રત તપ કર્યા નથી, આ બધા સાધુઓ કેટલાય બેઠા છે, એ કેટલાય તપસ્વી કેટલાય વ્રતિ કેવા છે એ અમે જાણીએ છીએ, હવે એને કોઈને સમાધિ નથી હરિભક્તોમાં કોઈને, તમને 9 વર્ષના ટેટાવાને આ થાય છે, તો આની પાછળ તમારું કયા જન્મનું કેવી રીતનું પુણ્ય છે? તો કે અમને ખબર નથી. તો કે તમને સમાધિ થાય છે, પૂછી આવો. આ છોકરા કે કરો ધૂન, આ બધા કરી ધૂન ને થઈ સમાધિ. મહારાજ કેલા બાળુડાઓ વળી શું પાછા આવ્યા? તો કે મહારાજ પૂછે છે કે તમને આવું સુખ આવે છે, તમારું કયા જન્મનું સાધના શું પૂર્ણ છે? શ્રીજી મહારાજે એને આખો એના પાછલા જન્મનો ઇતિહાસ કહ્યો, અને બે છોકરાઓ જાગ્યા, જાગ્યાની સાથે ધ્રુસકે ધ્રુસકે રડી. મહારાજ કેલા છોકરાઓ તમે સુખી કરતા દુઃખી થઈ ગયા? તો કે મહારાજ અમારો પાછલો જન્મ કેવા જેવો નથી. જો હું એટલા માટે કહું છું કે સ્વામિનારાયણ આપણે બોલીએ છીએ હે એ કેવા છે એમ, એ કે મહારાજ અમારો પાછલો જન્મ સાંભળવા જેવો નથી. હે હા, શાંતિ આપી, આશ્વાસન આપ્યું બે છોકરાઓને, પછી ધીરે રહીને કીધું કે હવે તમે બોલો છો, કહો તમારો પાછલો જન્મ શું છે? તો કે મહારાજ અમે પાછલા જન્મમાં બે વેપારી વાણિયા હતા, અમે બે સગા ભાઈઓ નહોતા, પણ મિત્રો સગા ભાઈ કરતા વધારે હતા. અમારો બેયનો જોડિયો એટલે પાર્ટનરમાં અમારો બેયનો ધંધો હતો. ગામડાઓમાં અમે ધંધો શરૂ કરેલો, બધા કપાસ કાલા આ બધું હોય ને એ મોટે પાયે ખરીદીએ ને બધું લઈએ ને વેચીએ. ગામડાના અભણ લોકો મહારાજ, અમે એને જે કાયપા છે ને જે છેતરા છે, જે હાચા ખોટા કીરા છે, 10 દેવાના હોઈને 1 દઈએ, 100 દેવાના હોઈને 5 દઈએ, બિચારા ભોળા ખેડૂત છેતરાય ને, કેટલાયનું ગીરવે લીધું હોય પછી ખોટું બોલીને આમ કરીને પાછું ના આપીએ એમ કરીને મહારાજ અમે બહુ સંપત્તિ ભેળી કરી, બે જણાએ બંગલાઓ થયા, અરે ઘોડા ગાડીઓ, અમારે તો પાર નહીં સુખ સાહેબીનો. એમાં એક ઘટના ઘટી કે એક રામજી પટેલ કરીને ખેડૂત મારે અમારી દુકાને આવ્યા અને કહ્યું કે બાપા મારી દીકરીના લગ્નનો પ્રસંગ છે, મારે 1200 રૂપિયાની જરૂર છે, તો તમે આપો. એટલે અમે કહ્યું કે આપીએ, પણ કાંઈ ગીરવે મૂકો તો આપીએ, ઘરેણું લાવો તો ગીરવે મૂકીએ ઘરેણું, તમને 1200 રૂપિયા આપીએ. એટલે અમને કહ્યું કે ભાઈ જો ઘરેણું તો મારી દીકરીને ચડાવવાનું છે, હું ઘરેણું આપું તો 1200 રૂપિયાની મારે જરૂર શું પડે, એટલે મારે તો એ આપી ન શકાય. હવે પેલા વાણિયાને ખબર, ગામમાં જ રહીએ ને, એટલે કીધું એમ કરો તમારે 12 વીઘાનું સરસ મજાનું આંબાવાડિયું છે, એ આંબાવાડિયું તમે ગીરવે મૂકો, 1200 રૂપિયા આપીએ. હા કે ઓલા ને ગરજ હતી, એટલે એને 1200 રૂપિયા આપ્યા અને આંબાવાડિયું 12 વીઘાનું એમણે ગીરવે લીધું. પેલા ખેડૂતને 6-8 મહિને સગવડતા થઈ ગઈ, તો 1200 રૂપિયા લઈને આવ્યો. પેલો ભગવદી માણસ હતો રામજી પટેલ, વિચારો એકદમ પવિત્ર માણસને ભજન કરનારો, એણે આવીને અમને 1200 રૂપિયા આપ્યા કે લ્યો અમારું આંબાવાડિયું એ પાછું આપો. હવે આંબાવાડિયામાં આંબાવાની કેરી એટલી મીઠી થાય ને, આ વાણિયા બેને દાઢે લાગી ગઈ, આંબાવાડિયું ગળે લાગી ગયું, આમે દેવાની દાને જ નહીં, આવું તો મૂકે જ નહીં. એમાંય પાછો એક 12 માસી આંબો, શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય સિઝનમાં કેરીઓ આપે, મારા બૈરા છોકરા બધા લેર કરે, આવું આંબાવાડીઓ ક્યાંથી દે આ બધા કલથ માણસ. તે પેલા પટેલ ને કે તમે મોડા પડી ગયા, આમાં તારીખ લખી છે, પછી તમે એક મહિને આવ્યા, હવે તમને એ કઈ ના મળે. અરે બાપા, અમે આમાં કઈ કઈ તારીખ બારીખ નું હોય થાય તે દઈને છૂટે. તો કે ના, આપણે એ વખતે લખ્યું છે. અરે વાંચો, અમને ક્યાં બાપા વાંચતા આવડે. તો કે જાઓ, ગાળો ભૂંડી દઈને કાઢી મૂક્યા. રામજી પટેલ રડતો રડતો બિચારો જતો રહ્યો, એનો હાયકારો અમને લાગ્યો. મારે તે શું થયું, થોડો વખતમાં અમારા આ બે અમે મિત્રો એમાં અમારે બુદ્ધિ ફરી, એટલે પછી એકબીજા છાનામાં ને ચોરવા માંડ્યા પેઢીમાંથી. એટલે કલહ થવા માંડ્યો, બહુ કલહ થયો. એટલે કીધું કે હવે આપણે જુદા પડી જઈએ. મોખું પડવામાં બધું વેચી લીધું. આંબાવાડી અટક્યા. પેલો કે હું રાખું, આ કે હું રાખું. તે પેલા થઈ બોલા ચાલી, પછી થઈ ગાળા ગાળી, પછી થઈ મારામારી. હાથમાં આવી ગઈ તલવારું. મિલકત હશે એટલે આવા સાધન રાખતા હશે, અને બાજવાવાળાને તરત આવું હથિયાર જડિયાઈ જાય. એ તલવારો બે ખેંચી સામ સામે, એમાં એવી રીતે વાર થઈ મહારાજ કે અમે બે જણા એ ઘરે કપાણા. અમે વૈયા ગયા ને આંબાવાડીયું પડ્યું રહ્યું. મરી ગયા અમે બે. પાપ એવા કર્યા હતા તે ભયંકર મરીને ભૂત પ્રેત થયા. અને પેલો બારમાસી આંબો જ બહુ ગળે વળી ગયો, તો એમાં અમે બે રહીએ. ઘણા કહે છે ને ભૂત પ્રેત બે જેવું કઈ નથી, એના માટે જાણવા જેવી કથા છે, બધી ઐતિહાસિક ઘટનાઓ છે. ઘણા કહે ભૂત પ્રેત ઓછા કેમ થઈ ગયા, શેર ને બધા ગામડામાં બધે જીવતા ફરવા માંડ્યા, તો એટલે શું કરે પછી. બારમાસી આંબામાં અમે બે રહીએ. ઢોર ચોર કોઈને ઢૂંકવા ન દે, કોઈ આવ્યો એને હેરાન હેરાન કરી નાખીએ, મારી નાખીએ, પણ અડવા ના દે. કેરી શું પાંદડું મોર કઈ ખાવા ના દે. અને ત્યાં રહે. પછી તો લોકોને ખબર પડી ગઈ કે આમાં ઓલા બે જણા ભૂત થયા છે, કોઈ આવે જ નહીં. અરે ઢોરાને ખબર પડી ગઈ, એ ના આવે. હવે ઘેઘુર આંબો થઈ ગયેલો ને એમાં બે જણા રહીએ. વર્ષો નીકળી ગયા, ભૂતમાં તો હેરાન ગતિ તો ભયંકર, પણ જાય ક્યાં, પાપ કર્યા હતા. હવે સાંભળજો, એમાં એ નંદ સંતો ફરતા ફરતા ઉનાળાનો ચૈત્ર વૈશાખનો તાપ નહીં, આ ગુજરાતની મોરમ જેવી માટી એમાં ચાલ્યા જાય, પગે બળે ખુલ્લા, ચપ્પલ પહેરવાનું તો વ્રત નહોતા, નહીં પહેરવાના વ્રત, ઉઘાડે પગે ચાલે ને એવી ગરમી ને એવા પગ બળે ને એવી આ ત્રાસદાયક. એમાં આંબો જોયો, બીજા વૃક્ષો તો ઉજળ થઈ ગયા હતા, પણ આ બારમાસી એમને રાખ્યો હતો ભૂતે. સંતો જાણ્યું કે સારું ઠેકાણું છે, એટલે આલો વિશ્રામ કરીએ. બે નંદ સંતો આવ્યા, નંદ સંતો મહારાજ વખતના. એ આંબાવાડિયા નીચે, આંબાની નીચે, બારમાસી નીચે આવીને બેઠા, અને એ બળતા તાપમાં એમને હાસ્તકારો તો થાય જ ને, એટલે બોલ્યા એક સાધુ, હાસ હે સ્વામિનારાયણ. ત્યાં બીજા સાધુ બોલ્યા, હે સ્વામિનારાયણ. આ બે સંતો એક એક વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા, મહારાજ એમાં અમારી પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થઈ ગયો. એ યોનિમાંથી છૂટીને મહારાજ આ સમાધિનું સુખ, આ બે નામ નંદ સંતને મોઢે સાંભળ્યા, એના આ પ્રતાપથી સમાધિના સુખ ભોગવીએ છીએ. આ હા હા, આવા પુતાત્મા ભગવાન સ્વામિનારાયણને નમસ્કાર છે. કેવા છે પુતાત્મા? એ પેલો મહી નદીના તટમાં પેલો સંતો નાવા આવે ને લઈ જાય, પણ વાઘરી હવે એને ચીબડા તરબૂજ ને બધું વાવ્યું હોય, સંતો માગે નહીં, સામુ જોવે નહીં, તો વાઘરીને ગુણ આવ્યો એટલે પછી તરબૂજ ને ચીબડા ને બધું આપ્યું. ઘણા લોકો તપાડવાની વાત કરે છે, પણ ઘણી આ વાત છે, જે હોય તે કાંઈક છૂતો હતું. ચીબડા તરબૂજ આપ્યા, સંતો રાજી થયા, બેઠા વાત કરી કે ભાઈ આવી રીતે ભગવાન છે, પ્રગટ થયા છે, આપણે ભજન કરવું, ઉદ્ધાર થઈ જાય. તે પેલો કે મહારાજ મારો ઉદ્ધાર ન થયો, મારા પાપ એવા છે ને ઉદ્ધાર ન થાય. અરે તારા પાપ મોટા કે ભગવાન મોટા? તો કે ભગવાન મોટા, પણ મારા ન થાય ઉદ્ધાર. કેમ? તો કે હું જાતે બ્રાહ્મણ હતો, ત્રિકાળ સંધ્યા કરનારો, પણ એક વાઘરણમાં મન મોહ્યું, તે મેં મારા બધા ધર્મ છોડ્યા અને વાઘરને પરિણ્યો અને આજે હું આ નદીને તટે રહું છું, હિંસા કરું છું, જીવ હિંસા કરું છું, માંસાહાર કરું છું, નકરોનું બધું કરું છું, મેં બ્રાહ્મણ થઈને જે પાપ કર્યા છે મારો કોઈ ઉદ્ધાર ન થાય, સાધુને ફોર્મ ચડ્યું એટલે તારો જ ઉદ્ધાર કરવો છે, હેંગ મારી ભેળો, અને એને વડતાલ લઈ આવ્યા. ત્યાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં દરવાજામાં જ ઓલા ચૂના પીસવાની ચક્કી બ્રહ્માનંદ સ્વામી ચલાવે, આમનો પરિચય કરાવ્યો કે આ અમારા મોટા સંત છે, આવા હતા અને અત્યારે ભગવાનનું ભજન કરે છે, સેવા કરે છે, આવા મોટા અને ચક્કી ચલાવે ચૂનો પીસવાની, તો હા એને ગુણ આવ્યો, ઓહો હો હો આવડા મોટા, આવા સાધુ પુરુષ આ કામ કરે, ગુણ આવ્યો, પ્રણામ કર્યા. આગળ ગયા તો મહારાજ ત્યાં સભા કરીને હરિમંડપ પાસે બેઠા છે, અને પેલા એ બ્રાહ્મણ માટે થયેલા વાઘરીએ શ્રીજી મહારાજ ભાવથી દર્શન કર્યું, સમાધિ થઈ. એ વર્તાલના 14મા વચનામૃતમાં રામચંદ્ર વાઘબોડિયાએ ત્યારે બેઠેલા એમણે પૂછ્યું કે મહારાજ આવા કુપાત્રને સમાધિ થાય? તો કે હા થાય, કારણ કે એને અમારા સંત બ્રહ્માનંદ સ્વામીનો ગુણ લીધો ને, એટલામાં જ એના જેટલા પાપ હતા ને બળીને ભસ્મ થઈ ગયા. જેના દાસનું આવી રીતે સ્મરણ કરવાથી, ગુણ લેવાથી પાપ બળી જતા હોય, તો પછી મહારાજ કે અમારું ભાવથી દર્શન કર્યું એટલે એને સમાધિ થઈ ગઈ છે. આવા પુતાત્મા ભગવાન સ્વામિનારાયણ છે, આવો પુરુષોત્તમ નારાયણનો મહિમા છે, આવો વિષ્ણુ સહસ્ત્રમાં હજાર નામ છે. આ રસધાર વહે તો રોમ રોમ દીવા પ્રગટે. ઘણા કહેતા હોય છે એક વિષ્ણુ સહસ્ર પાઠ કરો એની જગ્યાએ એકવાર સ્વામિનારાયણ બોલો તો હરખું થઈ જાય, પણ હું એમ કહું છું કે હજાર નામનો આવી રહી છે રસ ઘૂંટી ઘૂંટીને પીવો અને પછી એકવાર સ્વામિનારાયણ બોલો તો 10,000 વાર જપ્યા બરાબર ખુમારી ચડી જાય એવું થાય. કારણ કે કોણ સ્વામિનારાયણ છે, કેવા છે એ આમાંથી સમજાય. હવે વિષ્ણુ સહસ્ર નામ તો ભજગોવિંદમાં આવે છે એટલે આપણે અછડતો આ ઉલ્લેખ કર્યો કે એના ઉપર આપણે કથા માંડી નથી, હજાર નામ આપણે લેવાય નથી, પણ આ વિષ્ણુ સહસ્ર નામનો શંકરાચાર્યજી કહે છે એનું ગાન કરો. વિષ્ણુ સહસ્રનો પ્રચાર પ્રસાર એમણે કર્યો. શ્રીજી મહારાજે શિક્ષાપુત્રીમાં બે વાર યાદ કર્યું, 8 સત્શાસ્ત્રમાં વિષ્ણુ સહસ્ર નામ અમને પ્રિય છે. ફરીથી એક શ્લોકમાં પાછું સ્પેશિયલ યાદ કર્યું કે વિષ્ણુ સહસ્ર નામનું પુરસ્ચરણ કરવું. એ પુરસ્ચરણ કેવું છે કે મન વાંછિત ફળને આપનારું છે. 1100 પાઠથી વિષ્ણુ સહસ્ર નામનું પુરસ્ચરણ થાય. આ ચાતુર્માસમાં આપણે બધાએ વિષ્ણુ સહસ્ર નામની સ્પેશિયલ પુસ્તિકા પણ આપણે છપાવી, બધાને નિયમો પણ આપ્યા. ચપ ચપ બધી પુસ્તિકા ઉપડી ગઈ એટલે ગુરુ પૂર્ણિમા પછી કંઈ એડવર્ટાઇઝ કરવાની જરૂર જ ના પડે. એટલે બધાએ પાઠ ખૂબ કરે છે બધી જગ્યાએ, જ્યાં જ્યાં મોકલી છે ત્યાં બધાએ લઈ ગયા છે. ખૂબ પાઠ કરજો, ચૂક કરતા નહીં. આપણો ઈરાદો શું છે કે રોજ એક જ પાઠ કરવાનો છે, એટલે રોજ એક પાઠ થાય તો દિવસ ઉગે ને દિવસ હાથમે ત્યાં સુધીમાં સહેજે જ કોઈને વળી ભૂલ થાય, ચૂક થાય, આ થાય, તે થાય. તો 1100 પાઠ એક સાથે થાય ને એક પુરસ્ચરણ સહજાનંદ સ્વામીના ચરણમાં ચડી જાય એવી આપણી ભાવના છે. જનમંગલનું પુરસ્ચરણ 11,000 પાઠથી થાય છે. કાંઈ ન આવડે ને અભણ હો તો સ્વામિનારાયણ મહામંત્રની 12,000 માળા કરો એટલે પુરસ્ચરણ થાય, મનવાંછિત ફળ. આ ઘણાને એમ થાય કે ભાઈ આવા 1,000 નામ ને 1100 પાઠ ને 11,000 પાઠ ને 10,000 પાઠ ને એવું બધું શા માટે આ બધું શાસ્ત્રોમાં બધા સંતોએ બધું કીધું હશે, વારંવાર આવું બધું કરવાનું. જો સાંભળો ભાઈ, આ છે ને તમે ત્રાજવા માંડ્યા હોય એમાં ચોખાનો દાણો નાખો, ત્રાજવું હલે, બીજો નાખો કાંઈ હલે નહીં, કોઈ અસર ન થાય, ચોખાનો દાણા જ શું થાય, પણ નાખીએ જ રાખો, ચોખાનો દાણો નાખીએ જ રાખો. નાખતા નાખતા ત્રાજવું અસર બતાવે, એમ વજન કરીએ જ રાખો, કરીએ જ રાખો, કરીએ જ રાખો, અસર બતાવે બતાવે ને એટલે પુનઃ પુનઃ આવૃત્તિ છે. એક વાત. બીજી વાત કે આમ વારંવાર જપ્યા કરીએ એમાં એકાદ વાર એવા ભાવથી નાભીમાંથી નામ બોલાઈ જાય બેડો પાર, એક જ આ એક લેવાઈ જાય ને એવા ભાવથી, એટલા માટે આ બધી પુરસ્ચરણની બધી વિધિઓ છે. એક બોલાઈ જાય નાભીમાંથી, આંખમાં આંસુ આવી જાય, રોવાડા ઊભા થયા, બસ પૂરું થઈ ગયું બાપા, કામ થઈ જાય. એ નામમાં ઓછપ નથી, આપણા ભાવમાં ઓછપ હોય છે, એટલે આ બધું છે. ત્રાજવામાં એક ચોખાનો દાણો નાખો, ત્રાજું હલે નહીં, પણ કોનું? કરિયાણા વાળાનું. હો, પણ સોનીના ત્રાજવામાં નાખો, એક દાણો મૂકો ત્યાં તરત માઇક્રોમ વજન બતાવી દે ને કે ના બતાવે? હા, એમ જેના હૈયા આ કરિયાણા વાળા ગ્રોસરી વાળા દુકાન જેવા છે, આજ લોકના અનાજ દાણા ધૂણી પૈસા રૂપિયા એમાં જ જે મચ્યા છે, એમાં દાણો અસર, નામ એક નામ અસર નથી કરતું, પણ જેનું વિશુદ્ધ કુંદન જેવું હોયું છે ને, એક નામ લે તો અસર બતાવી દે છે એવું ભગવાન. બંગાળમાં એક વ્યાકરણ શાસ્ત્રી થયા, પણ માળો કોઈ દી મંદિરે જાય નહી. વ્યાકરણ શાસ્ત્રી આમ લુખા હોય, માફ કરજો કોઈ હોય તો, એની દીકરી ભાગી ગઈ હોય ને તે ચીઠી વાંચીને મેં વ્યાકરણ ની ભૂલ કાઢે, ઓલી વહી ગઈ એનું દુખે ન હોય. આવા આવા મને મારે વારે એક જણ આવીને કે તમે છે ને વિશ્વસ્મે બોલો, વિશ્વસ્મે બોલો, ઓમ વિશ્વસ્મે. મેં કે જાને મારે ઓમ વિશ્વાયમાં જે મને રસ આવે છે, વિશ્વસ્મયમાં નથી આવતો. ઓમ વિશ્વાય નમઃ. આહા, મૂક ને તારું એક બાજુ વિશ્વસ્મે, આમાં વ્યાકરણનો ગઠોડો આડો જ આવે. તમારે ઇંગ્લિશ બોલવું હોય ને તો બહુ વ્યાકરણના ગઠ્ઠા ફેરો, તમે કોઈ દી ફ્લુન્સી બોલી જ ન છો. એક બાજુ મૂકીને હાચો ઘડો ઝીકવા મળો એટલે આવવા જ મને. આ વ્યાકરણ શાસ્ત્રી, જો વ્યાકરણ પણ વેદનું અંગ છે, એની બધી રસધાર છે, સા ઉડાડી નાખવા જેવી વાત નથી, પણ ભક્તિમાં વ્યાકરણ નથી ચાલતું. હવે એ વ્યાકરણ શાસ્ત્રી માળો કોઈ દિવસે મંદિરે જાય નહીં, કોઈ દિવસ રામનું નામ લે નહીં, કશું જ થઈ, આખો દિવસ ડુકરું કરણે ભલાનું અંત બધા સૂત્રો જાય જાય ના બધા કહેવાય. હવે એના બાપુજી કે, એલા બેટા તું થોડું રામનું નામ લે, મંદિરે જા. મારે ના ના ના બાપા તમે જાઓ. એમ કરતા કરતા તો મોટો વ્યાકરણ શાસ્ત્રી પ્રસિદ્ધ થઈ ગયો. એના બાપુજી પછી તો તોય મૂકે નહીં ને ક્યારેક ક્યારેક, બેટા તું કંઈક મંદિરે જા, રામનું નામ લે. તો કે બાપા તમે મને વારે વારે સાંભળજો, વારે વારે રામનું નામ લેવાનું કરો. હું રહ્યો વ્યાકરણનો પંડિત, વ્યાકરણમાં અમારે એક વચન દ્વિવચન બહુવચન આવે છે. એક વાર રામ બોલું એના કરતા હું બહુવચનમાં રામાહા બોલી નાખું એટલે બધું પૂરું થઈ જાય. તમે વારે વારે લપ શું કરો છો કે રામ રામ રામ રામ, તમે આ બેઠા બેઠા રામ રામ રામ રામ રામ કરી રાખો. હું બહુવચનમાં એક વાર રામાહા પૂરું થઈ જાય, તમે મને શું આગ્રહ કર્યા છો કે મંદિરે જાણ ફલાણું જાણ? હું નહીં કરું, હું વ્યાકરણ શાસ્ત્રી. હવે આ વ્યાકરણ નું ગઠોડું લઈને આવે એના બાપા તો વિચાર, પછી બોલતા બંધ થઈ ગયા. કારણ જયારે કહે ત્યારે બહુવચનમાં બોલાય એમ કરી નાખે. એમ કરતા એનો બાપ 90 વર્ષ નો થયો, છોકરો 60-65 નો થયો. બાપાને થયું હું કઈ બહુ જાજુ જીવું એવું લાગતું નથી, મારે આ કુળમાં આ ક્યાં પાક્યો, એક વાર મારા મરતા જો મંદિરે જાય ને પ્રભુને પગે લાગ્યા હોય તો મને એમ થાય કે મારો દીકરો એક વાર તો પ્રણામ કરી આવ્યો અને રામનું નામ લીધું. એટલે એને કીધું દીકરા હવે હું બહુ ખીરું પાન છું, હવે મારી આ પછી મર્યા પછી બધી ઈચ્છા પૂરી કરવી, એના કરતા જીવતા પૂરી કરી દે ને. તો શું છે તમારી ઈચ્છા? તું એક વાર પ્રભુ એને દર્શને જા, રામ મંદિરે જા અને પ્રણામ કર, રામનું નામ લે, મને સંતોષ થાય. પિતાજી સાંભળો, હું જઈશ, પાછો નહીં આવું. લે એટલે તું સાધુ, હું જઈશ, પગે લાગીશ, રામનું નામ લઈશ, પાછો નહીં આવું. ભાઈ તું મને ગતકડા આવા ને આવા કર્યા કરે છે, તું જા. ભલે, પ્રણામ પિતાજી. એ વ્યાકરણ શાસ્ત્રી મંદિરે આવ્યા, રામની રામ સીતાની સુંદર મૂર્તિ છે, હાથ જોડ્યા, ઉમરે મસ્તક મૂક્યું, હે રામ બોલ્યા, પ્રાણ છૂટીને રામમાં લીન થઈ ગયો, એક રામ નામે ઉદ્ધાર થયો. અને એ વ્યાકરણ શાસ્ત્રીનું નામ ભટોજી દીક્ષિત. ઐતિહાસિક ઘટના, વિચાર કરો કે એક નામે ઉદ્ધાર થઈ ગયો. એ ભલે લાગતું તું એ ઉપરથી, પણ અંદરથી ખરેખર રોમ રોમથી બહુવચનમાં એ રામ જપતો હતો. એની આખી દ્રષ્ટિ જુદી છે. એટલે શ્રીજી મહારાજ કહે છે, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરો. એટલે ભાઈ આપણે સત્સંગી છો, સવારે ઉઠ્યા ને 10-15 મિનિટ લફરક ફફરક પૂજા કરી અને પૂજા હંકેલીને મૂકી, પછી 24 કલાક સુધી કશું જ યાદ ના આવે, 5 માનસી પૂજા યાદ ના આવે, સાંજની સંધ્યા આરતી કરવી, નિત્ય કર્મ કરવું, નિત્ય વિધિ કરવો, એ કશું જ યાદ ના આવે તો એટલે આપણે શું કમાણા? નામ માત્ર ના સત્સંગી આમાં શું થાય? પછી ઘણા લોકો શું કે, અમારે દુઃખ બહુ છે, તને શું હોય બીજું? જો સાંભળો, ખોટા લોહી પીએ છે આપણે, પછી સાધુના ભગવાનના કથાનું શ્રવણ કરીએ છીએ, કથાનું શ્રવણ કરીએ, મનન વિષયોનું કરીએ, કથાનું મનન નથી કરતા, શ્રવણ કથાનું, મનન વિષયોનું, નિધિ ધ્યાસન રૂપિયાનું, દુઃખનો સાક્ષાત્કાર સીધું જ છે ભાઈ. શ્રવણ ભગવાનનું, મનન ભગવાનનું, નિધિ ધ્યાસન ભગવાનનું, પરમાનંદનો સાક્ષાત્કાર થાય. શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા હતા, સંતોની સભા હતી. સંતો સામે જોઈને કે ભાઈ આ બ્રહ્માનંદ સામેનું ખાણ ગામ છે ત્યાં કોઈ જશે?